वाल्मीकि रामायण किष्किंधा कांड चौथो सर्ग। लक्ष्मण हनुमान जी ने श्रीरामना वनवासनी अने सीताना हरणनी वात कहेवी तथा आ कार्य में सुग्रीवना सहयोगनी इच्छा प्रगट करवी। हनुमान जी एमने आश्वासन आपीने ए बन्ने भाईओने पोतानी साथे लई जवा। श्रीरामजीनी वात सांभळीने तथा सुग्रीव विशे એમનો સૌમ્ય ભાવ જાણીને અને એવું સમજીને કે આમને પણ સુગ્રીવનું જરૂરી કામ છે, હનુમાનજીને બહુ પ્રસન્નતા થઈ। એમણે મનોમન સુગ્રીવનું સ્મરણ કર્યું। હવે જરૂર મહામના સુગ્રીવને રાજ્ય પ્રાપ્તિ થવાની છે, કેમ કે આ મહાનુભવ કોઈ કાર્ય કે પ્રયોજનથી અહીં આવ્યા છે અને આ કાર્ય સુગ્રીવ દ્વારા જ સિદ્ધ થવાનું છે। ત્યાર પછી વાતચીતમાં નિપુણ વાનર શ્રેષ્ઠ હનુમાનજીએ અત્યંત હર્ષ સાથે શ્રીરામચંદ્રજીને કહ્યું, પંપાના તટ પર રહેલા કાનનથી સુશોભિત આ વન ભયંકર અને દુર્ગમ છે। આમાં વિવિધ પ્રકારના હિંસક પ્રાણીઓ નિવાસ કરે છે। તમે તમારા નાના ભાઈ સાથે અહીં શા પ્રયોજનથી આવ્યા છો? હનુમાનજીના વચનો સાંભળીને શ્રીરામની આજ્ઞાથી લક્ષ્મણે દશરથ નંદન મહાત્મા રામનો આ રીતે પરિચય આપવાનું શરૂ કર્યું। વિદ્વાન, આ પૃથ્વી પર દશરથ નામથી જાણીતા જે ધર્માનુરાગી તેજસ્વી રાજા હતા, તેઓ હંમેશા પોતાના ધર્મ અનુસાર ચારે વર્ણની પ્રજાનું પાલન કરતા હતા। આ ભૂમિ પર એમનો દ્વેષ કરનાર કોઈ ન હતું અને તેઓ પણ કોઈનો દ્વેષ કરતા ન હતા। તેઓ સમસ્ત પ્રાણીઓ પર પોતે બીજા બ્રહ્માજી હોય એવો સ્નેહ રાખતા હતા। એમણે પર્યાપ્ત દક્ષિણવાળા અગ્નિષ્ટોમ વગેરે યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું હતું। આ એ જ મહારાજના જ્યેષ્ઠ પુત્ર છે, લોકો આમને શ્રીરામ કહે છે। આ સમગ્ર પ્રાણીઓના શરણ્ય અને પિતાની આજ્ઞાનું પાલન કરનારા છે। મહારાજ દશરથના ચારે પુત્રોમાં આ સૌથી વધુ ગુણવાન છે। આ રાજાના ઉત્તમ લક્ષણોથી સંપન્ન છે। જ્યારે આમને રાજ્ય સંપત્તિ આપવામાં આવી રહી હતી, એ સમયે કંઈક એવું કારણ ઉપસ્થિત થયું જેથી આ રાજ્યથી વંચિત થઈ ગયા અને વનમાં નિવાસ કરવા મારી સાથે અહીં આવી ગયા। મહાભાગ, જેમ દિવસનો ક્ષય થતા સાયંકાળે મહાતેજસ્વી સૂર્ય પોતાની પ્રભા સાથે અસ્તાચલમાં જાય છે, એ જ રીતે આ જીતેન્દ્રિય શ્રી રઘુનાથજી પોતાની પત્ની સીતાની સાથે વનમાં આવ્યા હતા। હું એમનો નાનો ભાઈ છું, મારું નામ લક્ષ્મણ છે। હું મારા કૃતજ્ઞ અને બહુજ્ઞ ભાઈના ગુણોથી આકર્ષિત થઈને એમનો દાસ બની ગયો છું। સંપૂર્ણ પ્રાણીઓના હિતેશી સુખ ભોગવવા યોગ્ય મહાપુરુષો દ્વારા પૂજનીય ઐશ્વર્યથી હીન તથા વનવાસમાં તત્પર એવા મારા ભાઈની પત્નીનું ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનાર એક રાક્ષસે સુના આશ્રમમાંથી હરણ કરી લીધું। જેણે આમની પત્નીનું હરણ કર્યું છે એ રાક્ષસ કોણ છે અને ક્યાં રહે છે વગેરે વાતોનો પૂરેપૂરો પત્તો મળતો નથી। દનુ નામનો એક દૈત્ય હતો જે સાપના કારણે રાક્ષસ ભાવને પ્રાપ્ત થયો હતો। એણે સુગ્રીવનું નામ જણાવીને કહ્યું, વાનરરાજ સુગ્રીવ સામર્થ્યશાળી અને મહાન પરાક્રમી છે, એ તમારી પત્નીનું અપહરણ કરનાર રાક્ષસનો પતો મેળવી આપશે। આમ કહીને તેજથી પ્રકાશતો દનુ સ્વર્ગલોકમાં જવા માટે અંતરિક્ષમાં ઉડી ગયો। તમારા પ્રશ્ન મુજબ મેં બધી વાત યથાતથ રીતે કહી દીધી। હું અને શ્રીરામ બંને સુગ્રીવના શરણે આવ્યા છીએ। આ શ્રીરામ અગાઉ વિપુલ માત્રામાં ધન વૈભવનું દાન કરીને પરમ ઉત્તમ યશ પ્રાપ્ત કરી ચૂક્યા છે, જે પૂર્વકાળમાં સંપૂર્ણ જગતના નાથ સંરક્ષક હતા. તેઓ આજે સુગ્રીવને પોતાના રક્ષક બનાવવા ઈચ્છે છે. સીતા જેમની પુત્રવધુ છે, જે શરણાગતના પાલક અને ધર્મવત્સલ રહ્યા છે, એ જ મહારાજ દશરથના પુત્ર શરણદાતા શ્રીરામ આજે સુગ્રીવના શરણે આવ્યા છે, જે મારા ધર્માત્મા મોટા ભાઈ શ્રી રઘુનાથજી પહેલા સંપૂર્ણ જગતને શરણ આપનારા તથા શરણાગત વત્સલ રહ્યા છે, તેઓ આજે સુગ્રીવના શરણે આવ્યા છે. જેઓ પ્રસન્ન થતા આ સમગ્ર પ્રજા પ્રસન્નતાથી ખીલી ઉઠે છે, એ જ શ્રીરામ આજે વાનરરાજ સુગ્રીવની પ્રસન્નતા ઈચ્છે છે. જે રાજા દશરથે હંમેશા પોતાને ત્યાં આવેલા ભૂમંડળના સર્વ સદગુણ સંપન્ન સમસ્ત રાજાઓનું નિરંતર સન્માન કર્યું છે, એમના જ આ ત્રિભુવન વિખ્યાત જ્યેષ્ઠ પુત્ર શ્રીરામ આજે વાનરરાજ સુગ્રીવને શરણે આવ્યા છે. શ્રીરામ શોકગ્રસ્ત અને દુઃખી થઈને શરણમાં આવ્યા છે. યુદ્ધપતિઓ સહિત સુગ્રીવે એમના પર કૃપા કરવી જોઈએ. નેત્રોમાંથી આંસુ સારીને કરુણાજનક સ્વરે આવી વાત કહી રહેલા સુમિત્રા કુમાર લક્ષ્મણને કુશળ વક્તા હનુમાનજીએ આમ કહ્યું, રાજકુમારો, વાનરરાજ સુગ્રીવે તમારા જેવા બુદ્ધિમાન, ક્રોધ વિજયી અને જીતેન્દ્રિય પુરુષને મળવાની જરૂર હતી. સૌભાગ્યની વાત છે કે આપે સામે ચાલીને દર્શન આપ્યા. એ પણ રાજ્ય ભ્રષ્ટ છે, વાલી સાથે એમને શત્રુતા થઈ ગઈ છે, એમની પત્નીનું પણ વાલીએ અપહરણ કરી લીધું છે, તથા એ દુષ્ટભાઈએ એમને ઘરમાંથી કાઢી મૂક્યા છે, તેથી તેઓ અત્યંત ભયભીત થઈને વનમાં રહે છે. સૂર્યનંદન સુગ્રીવ, સીતાનો પતો મેળવવામાં આપણી સાથે પોતે રહીને તમારા બંનેથી પૂરી સહાયતા કરશે. આમ કહીને હનુમાનજીએ શ્રી રઘુનાથજીને કોમળ અને મધુર વાણીમાં કહ્યું, સારું, હવે આપણે સુગ્રીવ પાસે જઈએ. તે સમયે ધર્માત્મા લક્ષ્મણે ઉપયુક્ત વાત કહેનાર હનુમાનજીનું યથોચિત સન્માન કર્યું અને શ્રીરામચંદ્રજીને કહ્યું, ભાઈ રઘુનંદન, આ વાનર શ્રેષ્ઠ પવનકુમાર હનુમાન અત્યંત હર્ષ સાથે જે વાત કહી રહ્યા છે, એના પરથી એવું લાગે છે કે સુગ્રીવને પણ તમારું કંઈક કામ છે. આવી સ્થિતિમાં તમે તમારું કાર્ય સિદ્ધ થયું જ માનો. એમના મુખની કાંતિ સ્પષ્ટ રૂપે પ્રસન્ન દેખાય છે અને એ હર્ષથી ખીલી ખીલીને વાત કરી રહ્યા છે. તેથી મારો વિશ્વાસ છે કે પવનપુત્ર વીર હનુમાનજી ખોટું નહીં બોલે. ત્યાર પછી પરમ બુદ્ધિમાન પવનપુત્ર હનુમાનજીએ બંને રઘુવંશી વીરોને સાથે લઈને સુગ્રીવને મળવા માટે ગયા. કપિવર હનુમાનજીએ ભિક્ષુરૂપનો ત્યાગ કરીને વાનર રૂપ ધારણ કરી લીધું. તે બંને વીરોને પીઠ પર બેસાડીને ત્યાંથી ચાલી નીકળ્યા. મહાન યશસ્વી તથા શુભ વિચારના મહાપરાક્રમી એ કપિવીર પવનકુમાર કૃતકૃત્ય જેવા થઈને અત્યંત હર્ષિત થઈને શ્રીરામ લક્ષ્મણની સાથે ગિરિવર ઋષ્યમુખ પર જઈ પહોંચ્યા. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં ચોથો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.